લાગે છે એટલે બાબા ઉપર ગુસ્સે થયો તો હિતક ભાવ નહીં હોય ના જતા ભગવાન તાકે આપણા રૂપ તાકા ગઈ તો ખો ગઈ ક્રોધને પુંડ બંધાય એવું ફરી કાઢી હું પાકે ભગવાન હે ભગવાન શું કે દબેલો છે ને નોકર તો દબેલો છે એને જેટલું વળવું એટલું ભરે ને ક્યાં જવાના બિચારો ગરીબ માણસ ગરીબ માણસ ને લીધે કરતા જ નહીં એવું નહીં નોકર છે ને તે અમારા ઘરમાં નોકર ને બધી છૂટ અમારા ઘરના માણસ ની જેમ જ રહેવાનું એ ઘરનો માણસ જ છે તમે ક્રોધ ક્યાં કરો છો ને પણ એવી રીતે ક્રોધ થાય કે આ મારા ઘર દેરાસર ઘર દેરાસર છે એમને ઘર દેરાસર છે હા દેરાસર છે પછી હવે એટલે ટાઈમસર ના થાય નર જતો રે પેલો બરાબર કામ ના ટાઈમસર આપે દેરાસર ના ગોઠા હોય તો પેલા એમ થાય કે આશાત ના થાય છે એટલા પૂરતું એના પર એ થાય પછી એને સમજાવું એટલે આપડે એને કહી હમદેન પાડી કહીએ કે ભાઈ ચા સારું આવું કરે છે બધું તને દોષ બેસશે એમને દોષ નું બેહાડી સમજ હમદેન પાડી દોષ માં ના ઉતરવું આપડે નોકર રાખી મળવા માટે આપડે ગુનો કરવો અને વખતે ડેરાસર માં 5-10 મિનિટ મળ્યું થયું ને તો ભગવાન ને ફીડ નથી આપણને ફીડ છે ભગવાન ચીડવા રહેશે કેમ આટલી વાર નાસ્તો થયો આટલી વાર નાસ્તો થયો નાસ્તો કેમ મળ્યો કેમ આગી નથી પહેરાવી સમજો ને આપણી ફીડ છે બધી ભગવાન ભગવાન વિતરાગ પણ છતાં ટાઈમ તો ઓળખવો જોઈએ ટાઈમ ને આગું પછી અમુક ચાલે હા એટલે કે ભાઈ ભગવાન ને નવડાવ આપણે જે શાસ્ત્ર ભણાવવાનું હોય તો હવે આપણે રાતના વાસી કપડે પાણી ભરીએ કે એ બધા માટે મારે ટોકવું પડે દેરાસર દેરાસર કંપાનું બદલું છે હા મહાવીર ભગવાન શાંતિનાથ ભગવાન મૂળનાથ છે શાંતિનાથ છે પાર્શ્વનાથ છે પાર્શ્વનાથ છે શાંતિનાથ આદિનાથ છે આદિનાથ છે આદિનાથ લે અને 24 છે ક્યાં અલકાપુર બધા છે હા ગૌતમ નગર સોસાયટી અને પ્રતિક્રમ તો આખો દાડો ચાલે પછી તરત ના તરત પ્રતિક્રમ કેવું હોવું છે ઓન ધી સ્પોટ હોવું છે કેવું હોવું છે ઓન ધી સ્પોટ શૂટ ઓન સાઈટ શૂટ ઓન સાઈટ દેખતા ને હાથે જ પ્રતિક્રમ એવું છે ને આ સામાયિક જે છે ને આ સામાયિક મન નું સામાયિક શિક્ષાનું છે મનનું સામાયિક એટલે આમ કુંડાળું વાળી બેઠા અને દુકાનના વિચાર આવ્યા કે બીજા રહોડા નો વિચાર આવ્યા તેને ધક્કા મારી મારી કરવાના શું કરવાનું આજે સામાયિક કરવા બેહો છો ને એવા વિચાર કઈ નથી આવતા સાચું એ ગમે તે થતું એના વિચાર ના આવે સામાયિક માં બેઠા પછી કશો વિચાર નથી આવતો પણ આ ચોપડીઓ વાંચ્યું હા તો ઝપડી માત્ર સામાયિક થાય સામાયિક એટલે શું કે તમે 15 કલાક બીજામાં તમારું ધ્યાન હતું તે અમારે રહ્યું સ્વાધ્યાયમાં રહ્યું તો કહે ને એ સ્વાધ્યાય સામાયિક કહેવાય ઉપયોગ બીજી કાંઈ કહેવાય સમજ પડે ને હા બાકી ખરું સામાયિક તો એક જ ઘરો કરો ને તો આનંદ ના પાર ના બધો પાપ ભસ્મીભૂત થઈ જાય. તો આમાં નિર્જરા નહી, આમાં નિર્જરા ના થાય, આમાં નિર્જરા ના થાય સાચું. આત્મા નું સામાયિક કરો, આત્મા રૂપ આત્મા થઈને એક કરો, આત્મા બોલ્યો એટલે કલ્યાણ થઈ ગયું. આત્મા થઈને બોલવાનું કેવું, તમને એમ થઈ જાય કે હું આત્મા થઈ ગઈ, ત્યાર પછી તમારે બોલવાનું. એક મિનિટ હતી, એક મિનિટ જ આત્મા થઈ જાવ તો થઈ. આ બધા આત્મા થઈ ગયા છે પછી જાહેર એક સેકન્ડે ભૂલાય નહીં, એનું નમાત્ર જ્ઞાન. રાતે ભૂલાય, નિંદ્રામાં ના ભૂલાય, નિંદ્રામાં ભૂલાય નહીં, ભૂલાય એનું નામ જ્ઞાન જ ના કહેવાય ને, ભૂલાય એનું નામ બુદ્ધિ કહેવાય. સમજ પડે ને, જ્ઞાન ભૂલાય નહીં ક્યારે. જ્ઞાન તો પોતે ક્રિયા કરી, જાતે જ કરે. આપણે જાગરી તો તમારે સિદ્ધાર્થ માટે સંભાળવું પડે, શું કરવું પડે, એને મેરેજ આવે ને, સહજ ભાઈ. નિંદ્રામાં દર્શનાવરણીય કે છે ને, નિંદ્રામાં દર્શનાવરણીય કર્મ છે તો જ્ઞાનાવરણીય નહીં. એ કહે છે નિંદ્રામાં દર્શનાવરણીય કર્મ કે છે તો નિંદ્રામાં જ્ઞાનાવરણીય કર્મ ના હોય. એ જ્ઞાનાવરણ દર્શના દેવું હોય સપનામાં રાગદ્વેષ થાય તે કર્મ બંધાય, એ આનંદ થાય તે કર્મ બંધાય. સપનામાં એવું છે ને, ઊંઘવું એક અવસ્થા છે, ગાઢ નિદ્રા. ગાઢ નિદ્રા ના આવે ત્યારે સ્વપ્ન અવસ્થા આવે, પેલી નિદ્રા અવસ્થા કહેવાય. પછી બીજી અવસ્થા શું નામ કહ્યું, સ્વપ્ન અવસ્થા. આ સ્વપ્ન અવસ્થા એટલે એવું બંધ વાંખ્યોનું, બંધ વાંખ્યોનું સપનું કેવું કહેવાય, એ સપનું આંખો બંધ હોય આપણી અને સપનું મય ચાલ્યા કરે. સપના બધું દેખાય ખરું, બધું બધું દેખાય છે, છોકરા છોડીઓ બધું દેખાય. હવે આ ત્રીજું સપનું છે, આ બીજું સપનું છે, આ ઉઘાડી વાસનું સપનું છે. અત્યારે જે છે ને ત્યાં નોખર મખર બધું ઉઘાડી વાસનું સપનું છે. વમથી જાગવું તે સારું જાગ્રત કહેવાય, સમજ પડે ને. આ ઉઘાડી વાસનું સપનું છે અને સપનામાં જો રાતે જ છે ને, બધું સપનું છે. આ બંધ ઉઘાડી વાંચી શકું, પેલું બંધ હોય, સમજ પડે ને. બંધ વર્ગના સપનામાં રડે ને, જો કદી કોઈ અગવાલ મરી ગયો, ઉઘાડી વાંચમાં જ રડે. તને સમજે ને, આ અમારથી જાગવું એટલે આ બધાને જગાડ્યા નહીં. અમારથી કે જાગો જાગો આમ કરીને મતા હે ને, અલગ અલગ મતા જાગો જાગો કથા ઉઠ્યો કે જગાડ્યા તો પછી પછી જાગ્યા, જાગ્યા પછી વાંધો નહીં. ફરી એવું ના આવે, એ બધું જગાડી બેઠો કરે. જો પાકું કે રે તો ઉઠી જાય, પાકું ના ઉઠો ઉઠો પાકું કે રે પછી કે બેઠો કરી દીધો પાણી વાળી માટે બધી તારી ના. આ નવકાર મંત્ર ના જાપ કયા લક્ષ થી કરવાના, એ નવકાર મંત્ર ના જાપ કયા લક્ષ થી કરવા, મોક્ષ ના લક્ષ થી બીજા કોઈ લક્ષ કેતું રાખો. મારા મોક્ષ માટે કરું છું, બીજું બીજું મળે તો મોક્ષ માટે કરતા આપણી જરૂરિયાત બધી ચીજ મળે, સમજ પડે ને. મોખના હેતુ માટે કરો તો બધું મળે, અને છે તે સુખના હેતુ માટે માર કરો તો એટલું મળે, મોક્ષ ના મળે. કેવું સમજ પડે ને, તારે સચિદાન છે, એના પ્રતિક્રમણ ક્યારે કરવાના, જાગ્યા પછી કરવાના. હા જાગ્યા ખબર યાદ ને, કરો સપનામાં કોઈ દેખાડ માર્યા એટલે આપણે શિક્ષક ભાવ તો હતો એ વાત નક્કી છે ને, શિક્ષક ભાવ છે આપણે અમારે એટલો છે ખબર પડી ને, અમારે લાગ્યું ના લાગ્યું બધી વાત છે. એટલે પ્રતિક્રમણ કરવું તો તમારી રીતે અમારી રીતે કાકો દીધો દરેક ના જણે બેન દરેક ના જણે નહીં બેન હંમેશા જાગૃતિ હોવી જોઈએ, કે જાગૃતિ હોય ને તો કટાય ના થાય, એમાં નિંદ્રા આવે છે કે જાગતો ઘણી વાંખે લોકો ઊંઘે છે આત્મા જાણ્યા પહેલા તો બધા કર્મો તો ઘણા થઈ ગયા હોય, એની નિર્જરા કેવી રીતે થાય? એને તમે કરી નાખી અને મને તમે કસાય ના થાય એટલે તમને ગમે નહીં આવવાનું, આ બધા નથી ગમે મને જોડતા નહીં, શું કારણ કસાય આનંદ આખો દાડો એ મને બી કહે છે, મને બહુ વિચાર પણ મને ધંધો આવવા નથી આપ્યો એટલે હવાને પણ વહેલા આવે છે રોજ 6 વાગે ના જય લે એટલું પદ બોલાય હે બધું વળે એમનાથી બધો બહુ કામ થાય, જો કેટલા લોકોને સપનો આવે બીજું બધું થાય બધી બહુ જાગતું હોય એમના ચમત્કાર થાય, પણ ચમત્કાર મને આવડતો નથી, એ કોણ કરે છે હું જાણતો નથી, સમજ પડે ને, બધા બહુ ચમત્કાર થાય ચમત્કાર કરી શકે મારા સ્વાતી પેલા કહ્યું કે જે ચમત્કાર કરે લોકોને ઉભે રસ્તો દેતા હોય ને તો આ લોકોને તો આવું જો કઈ દેખા રે તો વળે એવા છે ને વળે એવા બાબા એટલા માટે લોકો ઉભે રસ્તે જતા હોય ને છતે રસ્તે આવે, પણ અહીં ચમત્કાર કરે બધા ભેગા થઈ આપડે સાચા માણસ હવે ક્યાં રહેશે, સાચા માણસ ધક્કા મારશે લોકો પાછી પોતાની જાગૃતિ રાખવી પડે પણ બધા બોલાય શું કરીએ આપણે એકદમ મારે કહે આ કુદાડો કે બધા કુદે બધા આટા માણસ ધક્કા મારી બહાર કાઢશે ના કાઢે અને અમદાવાદ ના ચેઠિયા મને પ્લેન બહુ પડી જાય, ચૌદશિયા હોય ને એની પાસે ચેઠિયા પણ ચૌદશિયા ખરા હોય ને ચૌદશિયા મારી પાસે ભેગા થઈ જાય, આટા પણ શું કામ ના થાય, જ્ઞાની પુરુષો કોક રહેતા હોય, જ્ઞાની પુરુષ એટલે બ્રહ્માંડ નો અધિપતિ કહેવાય, કેવું દેહ નો માલિક ના હોય, આ દેશ ના માલિક અમે ક્ષણવાર થયા નથી, એ વર્ષ થયા શું કહ્યું પેલા માલકી પડ્યું હતું પણ દસ્તાવેજ ખાર્યા પછી રહ્યું આપણું પછી નહીં માલતું, દેહ ના માલિક નહીં વાણી ના માલિક નહીં, વાણી કોણ બોલે છે ભગવાન તો બોલે તો ભગવાન નહીં એ ત્યાં પ્રેક્ટર કહેવાય, ભગવાન તો નાતા દસ્તા ભગવાન સમજાય કેટલા અધિકારી કેટલા 78 મામાની પોલ માં વડોદરા ચા પીતા ને પિતા પિતા અર્ધ છોડી દે બાર માણસ એને કોઈ કોઈ ગ્રેડેશન નથી ચડી ગયા કોઈ પણ માણસ ને ભય અગર તો લાલચ અને એમાંથી એક વસ્તુ બતાવીએ તો એ રસ્તા પર ચાલે. તમે આ ભય જેવી વસ્તુ બતાવીએ છીએ તે લોકો આ રીતે જાય છે. એમ એમનું એવું કેવું છે ભય બતાવીએ છે પણ એ એમ કે છે કે અમારા જ્ઞાન માં જો ચાલશે એ જ ત્યાં જશે. એમના જ્ઞાન માં ચાલે એમની મારા માં આવે ઈશ્વરી માર્ગે ચાલશે. એના દ્રષ્ટિ આ જમાનો શેતાન માર્ગ નો ગયો કે અત્યાર સુધી શેતાન માર્ગ ચાલ્યો 50-50 વર્ષ અને જે સંસ્કૃત નો શબ્દ નથી એવા કાઢી એકાદી માં સંગમ યુગ આવે છે. કરિયુગ અને સત્યુગ બે વચ્ચે નો જે યુગ છે સંગમ યુગ ના અમારથી અમારે તો આશે તો બચશે બીજા બધા આશે બચવાના. તમે જે આશય કહો છો ને તે લોકો આશય ને સમજતા નથી કે આપણા લોકો પછી એને આશય કરીને બધું શરૂ થવા પડે. આશય લોકો સમજતા નથી એ બોલે છે ને મોડે સ્થૂળ જ બોલે છે સ્થૂળ જ ના થાય છે. મૂળ સ્વરૂપ લય પ્રલય થતો નથી. ફક્ત થાય છે શું કે ફક્ત મનુષ્યોને જે 5 ઇન્દ્રિયના મનુષ્યો છે તે મનુષ્ય અધોગતિ જતા રહે છે, નીચી ગતિ. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, એક ઇન્દ્રિય એવા થઈ જાય, દૂર આવી જાય છે. તે મનુષ્યનો દેહ આવો દેખાતો જ નહીં લગભગ 25-30 હજાર વર્ષ સુધી. ફરી પાછું ઉત્પન્ન થાય વગર આદિ આદમી એવું વગર ઉત્પન્ન થાય. જેમ જેમ આવરણ તૂટતું જાય તેમ તેમ દેહ ઉત્પન્ન થતો જાય. આવરણ તૂટતું જાય દેહ ઉત્પન્ન. ભૂલી જાય બોલાવવા પડે છે, આવો બહુ ના કેવું પડે. એટલે ભેદ તો રહેવાનો જ, આમાં તો વિતરાગ હોય અમને પછી ભેદ થવાય નહીં, પણ વ્યવહાર વ્યવહાર ભેદ એટલે રાગદેશ ના હોય. પેલો ગમે તે ગરીબ માણસ હોય ને પણ દ્વેષ ના હોય, આમની પર રાગ ના હોય, પણ વ્યવહાર ગમે તે વ્યવહાર ના વ્યવહાર એમનું નથી પડતા. મહિને બધું શું મને મહિને 1000-1500 તો ભાડું આવે એવી જેવું છે. બીજા ઉપાધિ મોટી પણ થશે નઈ તારે યાદ આવશે. એવું ઈશ્વર કરે પછી સમજાતું હોય તું યાદ કરેલું હોય ને રસ્તામાં જતા વિચાર કરતા કરતા યાદ જ ના કર્યું હશે સમજે. અવલંબન જરૂર પડે, નિરાલંબન ના હોવું જોઈએ. કેવું થયું નહીં સારું નથી માટે નથી થતું એ પરાવલંબી કહેવાય ને, પરાવલંબી બધું રિલેટિવ કહેવાય ને, શું કહેવાય રિલેટિવ. એક મારા બીજા બીજા એમના જોડીદાર મહારાજ નથી કરતા હતા, મેં ચાર સમય કરી સંભ્યાસ કરી થતી મહારાજને કહ્યું, બીજે દાડા પર પૂછ્યા મહારાજ આજ કેટલી સમય કરી, થઈ નથી કરતી કેમ તમે દેલા ચાર કરી હતી ને આવી સંભ્યાસ પગે કરી રહી આપણે પૂછીએ ને તમે કઈ રીત પગે કરી એ તો પેલા ક્યાં કરી હતી આ ફેસ તમે કરી હતી ને આ પાછું હોય તો કરે ને માટે પધાવલમ ગોઈજમ એનો અહંકાર નો ગરબો રસ્તા કે અને ગરબા રસ્તો બહુ મીઠો હોય તો તરત ચાકરી હોય છે ને ચાકરી હોય ને કેમ મીઠો કેવો લાગે તરવાની જાય પણ મધ્ય મીઠો લાગે કેવું તરવાની ગયું લાગે અને પછી ને લાય વરણ બધું કર્યું લાગે કયું સારું એ કઈ ગરી નહીં હારું કેમ ગરી તો બધા બધું જીભ કપાય નથી તો હે જીભ કપાય પછી જોડે હોય ને જીભ કપાય તો ભરી આ સંસ્થાનો સુખો છે ને એ ગપ્પા નથી લોન ઉપર છે શું છે રિપે કરવા માટે લોન પર જેથી વધારે લોન છે તેથી વધારે રિપે જય જય સંસાર ના સુખો ફ્રી ઓફ કોસ્ટ ક્યારે મળેલા કહેવાય ભરત ચક્રવર્તી નો અક્રમ માર્ગ હતો તો એના પૂર્વ ભાવ માં ક્રમિક માર્ગ ખરો કે આ તો અક્રમ એટલા માટે એનો ઉદય આવ્યો ભરત ચક્રવર્તી ને એમને છે એ કે છે ભગવાન ને કે છે મારે છે મારા અઠાણું એને દેવું જ કરવું છે કે મારે મોક્ષ દેવું જ કે છે એટલે મને ત્યાગ આપી દો કે ભગવાને ના કર્યું કે ભાઈ ચક્રવર્તી આ પદ તારે સંભાળવાનું છે ને તારે આવો ઉદય છે આવો માટે તને અક્રમ વિજ્ઞાન આપીશું કે અક્રમ વિજ્ઞાન આપ્યું તે સંસારમાં રહે અને નડે નહીં સંસાર સંસારમાં રહે છતાં સંસાર અડે નહીં નિર્લે ભાવ રાખે એનો અક્રમ જ્ઞાન સમજમાં આવી એ પોતે ઇતિહાસથી રાણીઓને આ બધું મને રાણી રાખાવતો નથી અને આ માણસો મરી જાય છે લડીઓમાં એ બધું મારે પછી આ ઉપાધિ નથી દેતી કે ના એ તમને બસ બેસે નહીં એવું અપવાદ કેવાય છે આપડે જૈન ધર્મ શું કે અપવાદ માર્ગ ને ઉધિ જ્ઞાન થયેલું ને આનંદ શ્રાવક ને ના ના ઉધિ જ્ઞાન થી વધારે થયેલું અનુજ્ઞાન તો બહુ સારું છે અવધિજ્ઞાન તો બધા ઘણા સાથે સાથે હોના તે વખતે ખરા ઘણા લોકો હોય હવે આનંદ સાગર તો જ્ઞાન જ થયું દૂર તો એટલે એમને કહ્યું મને જ્ઞાન થયું છે તો પેલા ના કહ્યું ગૌતમ સ્વામી એવું હોય નહીં માટે આલોચના ગ્રહસ્થ થઈ છે છેલ્લા 15 વર્ષમાં સંસારમાં ધ્યાન ના રાખતો હોય ને કશું કોઈ જોડે તંગ ના રાખતો હોય તો ચિંતિત ચિંતિત માત્ર ખાતો પીતો હોય ઘરમાં રહેતો હોય ચરવાતો નથી બરાબર ને ઘર કહો કે ત્યાં આગળ કહો ઉપવાસ નહીં કહો બરાબર ને પણ આપણું મનનો મન ઉપર આધાર રાખે છે ને તેના ઉપર આધાર રાખે ઉપવાસ તમે કઈ જઈએ અને ઘરવાળા બધા શું ભેગા કરે એનો અર્થ જ નહીં અને આ બધા ભેગા રહે તો અત્યારે પોસો કરે છે કેવો પણ એ પોસો આત્મા પ્રાપ્ત થયા પછી નો પોસો ભાઈ આ તો આત્મા જ પ્રાપ્ત થયો નથી પોસો સમનો એ મનને જરા પુષ્ટિ આપે મન જરા મજબૂત થાય સારું થાય સમજે ને બહુ લાભ ના થાય હે લાભ ના થાય બહુ ઠીક છે બહુ લાભ ના થાય લાભ તો બિલકુલ નથી અત્યારે અત્યારે ધર્મમાં કશો લાભ જ રહ્યો નથી કારણ કે જ્ઞાન જ રહ્યું નથી પછી જ્ઞાન જ રહ્યું નથી પછી લાભ કેવી રીતે થાય લાભ તો ખરો કયો જોવાનો છે કે આ તો ધ્યાન રહ્યું ધ્યાન બંધ થઈ જાય નહીં એટલો જ લાભ જોવાનો છે એટલો લાભ થઈ જાય તો જાણવું કે મોક્ષે જતી આવે આ તો ધ્યાન રહ્યું ધ્યાન બંધ થઈ ગયું કે જાણવું ગમે એટલા પોહા કરે તો આથી તો લોંદ બંધ થાય નહીં પોહા તો ભરું નામ કે આત્માને પુષ્ટિ આપે એટલે પહેલાંના જમાનામાં જ્ઞાન હાથે હતું કે આત્માને ત્યાં આગળ જઈને પુષ્ટિ આપે અત્યારે જ્ઞાન નહીં એટલે શું થાય અત્યારે ક્રિયા બહુ કરાવે અત્યારે ક્રિયા બહુ કરાવે છે એટલે ક્રિયા એ જ ક્રિયા ક્રિયાનું ફળ સંસાર છે ક્રિયાનું ફળ મોક્ષ નથી કોઈ પણ ક્રિયાનું ફળ મોક્ષ નથી ક્રિયાનું ફળ સંસાર છે હું કરું છું એ ભાન એ સંસારમાં આગળ કર્મ બંધાતા જાય હું કરું છું ગમે તે કરતા હોય હું કરું છું એ ભાન કે જપ કરું છું તપ કરું છું ક્રિયાકાંડ કરું છું સ્થાન કરું છું સામાયિક કરું છું કર્મનું આ બધા સામાયિક કર્મનો બધા ક્રિયાકાંડ કહેવાય સામાયિક તો એક જ સામાયિક ભગવાનનું કર્યું હોય ને બસ થઈ ગયું અહીંયા ગ્રમ કરાય છે સામે એક સામાયિક તો આ બધા રોજ કરે છે કારણ કે પુણ્ય સાહેબ નું સામાયિક ની બહુ કિંમત હતી ભગવાન લિયા છે ને પણ કઈક રાજા કે પુણ્ય સાહેબ માં લઈ રહીશ કે સર ભગવાન કે સારું લાવજો તો તમારું આ નરકે જવું ના પડે પુણ્ય સાહેબ ગયા તો પુણ્ય સાહેબ કે છે પાય નહીં કે છે તો કે છે તકડા આલુ પરથી આલુ પછી બહુ જબરજસ્તી કહે તકડા આલી સર કે છે તકી કિંમત કે તાકી શીખી શીર કહી લઈએ પછી બટન દબાવી દો કોન્ટેક્ટ જતો રહે હા બસ એક નાની ભૂલ કહી દઉં સર ચાલે કરે અપરિગ્રહ હોય તો જ મોક્ષ થાય તો પરિગ્રહ થી મોક્ષ કેમ થાય મારા પરિગ્રહ કોઈ દેખાય તમને કેવા રીતે બીજી બધા કપડા લગતા પીવા પરિગ્રહ જેવો દીવ છે તો પરિગ્રહ કહેવાય પણ આ અક્રમ વિજ્ઞાન છે તે શું કે છે પરિગ્રહ ના મહાસાગર ની અંદર અપરિગ્રહ તમારા ભાઈ આવે પરિગ્રહી એને પછકાણ કરવાની જરૂર નહીં, એને પછકાણ કરવાની જરૂર નહીં, પરિગ્રહને પછકાણ કરવાની જરૂર નહીં. પછકાણ તો અમે કરાવી દેવડાવીએ છીએ, એક કલાકમાં બધી જાતને પછકાણ બધું જ કરાવી દેવડાવીએ છીએ. કશું બાકી રાખતા એને પછી કશું કરવું ના પડે, એને કશું કરવું ના પડે, એને મોક્ષમાં રહેવાનું. આ બધા લીધા મોક્ષમાં રહેવાનું, અહીં મોક્ષ થઈ જવો જોઈએ. મોક્ષ એટલે દુઃખનો અભાવ. એક માણસ નો બંગલા બંગલા છે ને બધું હશે, હેરાથી પાર બધું, પણ જેનું ચિત્ત આત્મામાં જ છે નિરંતર, એને પરિગ્રહ નથી. શું કહ્યું? અરે અને એક ઉપાસ, એક ઉપાસ મહારાજ રહેતા હોય, પણ એનું ચિત્ત પેલું પોટલીમાં ચાર ચોપડીઓ ખરવાનું છે, પોટલીમાં પોટલીમાં છે, એ પરિગ્રહ છે. પરિગ્રહ નથી, અમારું નિરંતર આત્મા હોય, એક ક્ષણ વાર આત્માની બહાર ના હોય એટલે અમે પરિગ્રહ રહે. સાધુ આચાર્ય પૂછે કે આપ આ મોટરો ફરો છો એટલે કઈ આપને દોષ બેસતો નહીં હોય કે છે, પણ તમને શું લાગે છે? અમને તો કહેશે સમજાતું નથી, કહેશે અમે તો ઉઘાડે પગે ફરીએ છીએ. પ્રતિક્રમણ માલિકી ભાવનું હોય ને, પ્રતિક્રમણ માલિકી ભાવનું પ્રત્યાખ્યાન હોય. પ્રતિક્રમણ તો દોષ થયો હોય ને કોઈ જોડે, એટલા પૂરતું પ્રતિક્રમણ. પ્રત્યાખ્યાન માલિકી ભાવનું હોય એટલે પરિગ્રહ માલિકી ભાવ હોય ને તેમ પ્રત્યાખ્યાન હોય, પ્રત્યાખ્યાન ભાવ જોઈએ. પણ આપણે તમને બધું છોડાવી દેવડાવીએ અને બંગલો તેનો તે રે, પછી બધું ઘરનો માલ. એમાં દ્રવ્ય હિંસા નહીં? શું કહે છે? એમાં દ્રવ્ય હિંસા નહીં? દ્રવ્ય હિંસા નહીં એમાં? પરિગ્રહ તો બહુ ઉઘરાય છે, દ્રવ્ય હિંસા નહીં, ભાવ હિંસા ખરી. શું કહ્યું? એકમાંથી પાંચ બંગલા થાય તો દ્રવ્ય હિંસા તો ખરી. શું કરે? એકમાંથી પાંચ બંગલા થાય તો દ્રવ્ય હિંસા ખરી ને? હા, દ્રવ્ય હિંસા ને ખરી, ભાવ હિંસા ખરી. તો કઈ પણ આરંભ પરિગ્રહ કર્યો તો બધું હિસાબ છે, પણ છતાં આક્રમ વિજ્ઞાન છે તો કશું વળે નહીં. આ બધાને કહીએ કે તમે સંસાર છોડી દે, ચાર છોડી દે, ચાર ચાર મોક્ષ પામે, કે એમના પુણ્ય લઈને આક્રમ વિજ્ઞાન નીકળ્યું. શું કહ્યું? કે છોડીઓ પહેણાવજો, છોકરા પહેણાવજો, નિરાશે પહેણાવજો, પણ અમારી આજ્ઞા હોય છે નિરંતર. આજ્ઞા બહાર નહીં કહેવાય, આજ્ઞામાં તો આર મંદિર રહેવાના નિરંતર આજ્ઞા. આઠે કર્મ આનાથી પૂરા થાય, પાંચ આજ્ઞામાં રહેવાથી આઠે કર્મ પૂરા થઈ જાય. એમ કે આઠ કર્મ તો હું પહેલાં પૂરો કરી આપું, આઠે કર્મ. શું કહ્યું? ભાઈ આત્મા સુધો કરી આપું, અને પછી છે તે તમારે આ જે કર્મ રહ્યો ને એનો નિકાલ કરવાનો, તો ડિસ્ચાર્જ કરવાનો. કેવું? પહેલાના બંધાઈ ના છે તેનો એક ડિસ્ચાર્જ કરાવ્યો, આવું નવું બંધાય છે, નવું ચાર્જ નહીં થાય. હવે ડિસ્ચાર્જ પછી અઘાતી કર્મનો નિકાલ કરવાનો, અઘાતી કર્મનો નિકાલ કરવાનો. ઘાતી ને અઘાતી બેવનો નિકાલ થઈ જાય. અઘાતીનો નિકાલ રહેતા જ નથી, અઘાતી તો કર્મ જ રહેતું નથી. બરાબર ને? પણ બધા ઘાતીના બધા જે હોય, અરે ઘાતી કમ જતું નથી, અઘાતી જે હોય ને તેનો નિકાલ થઈ જાય. બરોબર ને? એ ડિસ્ચાર્જ થાય, એનો સંભાવ નિકાલ કરવાની અમારી આજ્ઞા હોય. એ આજ્ઞા પાડે બધા, ના પાડે એવું બને નહીં. આવું સુખ મળી કોણ? કેવું સુખ છે ખરેખર? સુખ ખાવાનું બધું નહીં, નડે નહીં, કશું બધું ખાવાનું. મોહની તો સિત્તેર કોડા કોડી સાત રૂપિયાની સ્થિતિ કે છે. કલાકમાં તો ઉડી જાય મોહની. આ બધા મનુ કરે મોહની ઉડી ગઈ ને હરે. એટલો કાળ એ કે ત્યાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એટલો બધો કાળ કેવી રીતે પૂરો થતો હશે? સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એટલો કાળ નહીં, ત્યાં એટલો કાળ નહીં, પછી તો સાપની નજમાં એટલો કાળ છે. શું કરે? ક્યાં જાય? પેલા સુખ માં નિર્ગમન કર્યા, પેલા નિરંતર ચાતા આત્મા આત્મી દર્શન. નિરંતર શું થાય નહીં. અને પાછું અવધિ જ્ઞાન એટલે એ સુધી જોઈ શકે પાછા. અને આ બધા સગાવાળા મનમાં એમ થાય કે બધા મેં એટલે જ કારણ ખોટા બધા, તેથી મારા બહુ પડશે, આ બીજા બધા મારા સગાવાળા મજા કરે છે, એ પણ જોઈ શકે. એમાં શુભ ભાવ તો ખરો ને? હા, બચે બચે બહાર લગતા નહી, બહાર લાગે ના લાગે બચ્ચે ના લક્ષણ ગાલીએ. મોહ ના મારે લગાવે, મોહ થી લગાવે ના લગાવે. શુભ ભાવ કર્યા વગર રહેવાતું નથી, એ શુભ ભાવ કર્યા વગર રહેવાતું નથી એમ કે. હા, પણ તમને તમારે આ કરતા પણ થોડી જોડાઈ એટલે પછી માગે ને, પછી જે શુભ ભાવ કરવો એટલે શું કરે તેના આપણે લેવા લેવા ને શીખતે કરવું. પછી ફક્ત આપણે એટલું કહેવું પડે નહીં આ પ્રતિક્રમણ અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો, નહીં તો ક્રમણ હોય ત્યારે સહેજે રહેવા હોય ને તો પ્રતિકૂળ કરવાની જરૂર. ભગવાનના વખતમાં ધર્મ વિતરાગ ધર્મ કહેવાય છે, એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ બધા ભેગા થાય, પછી ભગવાન નહીં હોતા ત્યારે જૈન ધર્મ કહેવાય. શું કહેવાય? એટલે જૈન ધર્મ વાળું પછી પેલા કે તમારું પેલા કે તમારું, એટલે અમારું તમારો ભેદ રહેશે. ભગવાનના વખતનો ભેદ ના હોય. શું કહ્યું? એ પાંચસો શિષ્ય બધા બ્રાહ્મણ હતા. ગૌતમ સ્વામી કેવા એ બધા ક્ષત્રિય હતા, વાણિયા કા મુસ્લિમ સાંભળે બીજા સાંભળે દરેક ને જઈને નથી કહેવાતા, તો પછી આ તો બધા ધર્મ થી જૈન કહેવાય. કેવા? જન્મે જૈન, પરંપરા છે. જન્મે જૈન સાચા જૈન નહીં, જેમ જન્મે બ્રાહ્મણ હોય છે તમારા જન્મે બ્રાહ્મણ, પણ એ સાચા બ્રાહ્મણ ના. તમે એટલા તમે બરવા બળાવો બ્રાહ્મણ જન્મે આપો એ જીત કરવો પડે, એ સાચા બ્રાહ્મણ ના કહેવાય. એ તો બ્રહ્મને જાણવાનો પ્રયત્ન હોય શરૂઆત કરે ત્યારથી બ્રહ્મને બ્રહ્મજ્ઞાન પૂરું થાય ત્યાં સુધી એના ભાગને બ્રાહ્મણ કહેવાય છે. શું? અને તેને શ્રમણ બ્રાહ્મણ કહેવાય. કેવું? શ્રમણ બ્રાહ્મણ, શ્રમણ બ્રાહ્મણ. અને જૈન કોને કહેવાય? કે એક કલાક જ જીવનું સાંભળે પ્રત્યક્ષ. કોનું સાંભળે? મેં કહ્યું જીન. હવે જીન એટલે શું? તો કે આત્મજ્ઞાન. અને જીનેશ્વર એટલે શું? આત્મજ્ઞાની અને ઈશ્વર એવા તીર્થન કરો. શું? ત્યાં જીન એટલે આત્મજ્ઞાન એક કલાક જ હવે ત્યારે જૈન કહેવાય. ત્યાં સુધી જૈન કહેવાય નહીં, નામ જૈન કહેવાય. કેવું? હા, લખ્યું છે તો હોય છે ને, હા તો નામ લખ્યું છે તો હોય. આપણે કઈ 5000 ધર્માતા લખાવો ને તો ભાઈ હું જઈશું નોકરી કરું છું કે લખ્યું છે ના હોય.